મિત્ર સમાન જેવો હતો એટલે કઈ મેં કોઈ નફો વફો મળતી કઈ નહીં લઈએ, બાંધી આપીશું. તમે સમજો ને, એટલે બાંધી આપ્યો તો મારું તો કામ થઈ ગયું. પણ મેં તે દાડે ભાડે આપ્યો, તે દાડે મને એમ થતું કે દાદા એમનો કોઠીનું બાંધતા નથી અને આપણું બાંધી આલ્યું. તમે સાહેબ કોઠીનો મેળ પડવો છે ને, બધું જોવામવું જોઈએ ને, ટાઈમ મળવો જોઈએ, વખત મળવો જોઈએ, વખત મળે ત્યાં રૂપિયાના ભેગા થયેલા હોવા જોઈએ. તમે હો જ એટલે મારું કાંતિબેન બે ના બે ભાગ હતા એટલે બધું હોવું છે ને, એને એક કામ એક ભાગ કરાવાય નઈ બરાબર. એટલે પછી એમ કરતા કરતા મને કહે છે જો મારું કરી આપે ને તમારું લઈ ગયું કે છે. તે દાડે તો કોકને એમ જ લાગે કે અમને જમીન ઉપર બધા પૈસા આવતા થયા અને અમારા મામા દીકરા કહે છે આપડે તો રખડી મર્યું કે છે. કેટલા વર્ષમાં કૂચ્યા ખૂચ્યા કરે રખડી મર્યું રખડી મર્યું. જો જયારે 1989 માં બંધાયું, અરે 1989 માં બંધાયું, ત્યાં પેલા ભાઈ ના કરતા ભાડું 8 ગણું વધારે આવ્યું. જો 8 ગણું વધારે આવ્યું. આ પડી રહ્યું બહુ સારું છે, આ પડી રહ્યું નહીં બહુ સારું છે. આ પડી રીતે બહુ સારું છે. એક તો મકાન અમારા બે જણા બંધાઈ ગયા અને રાવજી મામા દીકરાનું બંધાઈ ગયું અને એક બાજુ છે તે ભાડે આપેલું એના 30,000 રૂપિયા ભાડું આવે અમારા બેનું. અરે બેને રહેવાનું બધું, અરે બીજું હજુ કેટલું બાકી છે બીજી વસ્તુઓ. અરે મારું કહેવાનું કે આવું આમ સરપ્રસ છે ને રસુ લખશે ને, અને પેલા ભાઈ ને તો મોટું બંગલો બધે પણ થશે ભાડું. અરે 5,000 રૂપિયા આવે છે ભાડું. જો વહેલું બાજુ તો વહેલો ભાઈ ગયો ને, એવું તમને અનુભવ નહીં થાય લોકો નહીં વહેલા થાય. પેલા કે છે મારી જમીન વેચી ગઈ પણ તમારી વેચાતી નહીં, મારી મારી નહીં વેચાતી ભાઈ, બજાર વેચાશે તો 8 ગણા ભાવ હોય. એટલે આ હું ઉતાવળ હતો. કેવો હતો? ઉતાવળ લાઈન. કાલે હવાર શું છે ને કેવી ભાવ બેસી હતો? કારખાનું લોખંડનું અને આ સરકાર છે તે પેલા ઈપીયા બનાવતા હતા. હા છે તે કરોડ ખેતરના કપાસની અને એવું તે બધું બીજા બીજા અત્યારો અત્યારે બધા અમને કોન્ટ્રાક્ટ લીધેલા બધા. તે સરકાર લોખંડ બધું સપ્લાય કરે ને તે વધારાનું લોખંડ આવે તે સસ્તા ભાવનું આવે તે દાડે 11 રૂપિયા અંદર વેચ. તો 11 રૂપિયા અંદર વેચ એટલે 220 રૂપિયા ટન. પચાસ જેને 4,500 રૂપિયા ભાવ એ 220. તો પછી સિદ્ધાંત વાળી એટલે અમારાથી કાળો બધા નહીં કરવો ભાઈ. શું પણ આ વપરાવાનું તેનું શું કરવું છે? મગનબેન એક બાજુ લોખંડ મળે છે, મગનબેન તો ઈશ્વર ઢગલે બંધ વેચવા મળ્યો. ઈશ્વર ભાગીદાર થયેલો ને આ આપતા આપણને સિદ્ધાંતમાં મને અનુકૂળ આવે નહીં આ વાત. તે મને એક જણે અક્કલ દેખાડી. એક બે હતા ને તે દલાલો મારા ઓળખાણ વાળા હતા. આટલા બધા લાગણી વાળા માણસ થઈ અને તમે જાતે ના ધંધો કરો પણ મને તો કરાવડાવો બધી અમે દુઃખી અમારું દુઃખ તો મટે. એટલે મને પેલું ના આમ તે પેલી કોણ શું આ ભૂલ થાય છે આપણી, એટલે કે એનું દુઃખ મળતું હોય તો મેં કહ્યું શું ભાવ અમારાથી વેચાય? ત્યાં કહે છે 35 ભાવ ચાલે છે તારે અંતે રીતના. એ 5 અમારી બહુ ચાલ્યો. તમે કહો 5 ની હાથ ઓછા પણ મેં શું જોયું કે એમના મનને સંતોષ થાય એટલે આપડે કાળો બજાર નાખે ભાઈ. આ તો પછી મને ખબર પડી કે આ તો કાળો બજાર નો બાપ કર્યો. શું કહ્યું? આ કેદાર મનમાં એમ થયું કે આપડે આ મનને સંતોષ થયો. આ પેલો આમ કઈ ફસાઈ ગયો કે તમે અમારું ઘર છેડ્યું. આ 5 ને બધા હાથ કોણ હાલવા જાય? કેવું હું માથે આરોપ ના આવે એટલે હાર બે વધારે આવ્યા. દાદી રહે એટલે હવે આવી રીતે આ કાળા બજાર કર્યા તો 2-3 લાખ રૂપિયા હાથમાં આવ્યા. શું કહ્યું? અમારા અમારા ભાગીદાર હતા તે પછી અહીંથી તો આગળ 3-3 કરોડમાં ઓફિસ કાઢી વેસ્ટર્ન ઇન્ડિયા ટ્રેડિંગ કોર્પોરેશન તે સૂટ મળી તો જબરદસ્ત હતો. કાળા બજારના નાણાથી ઉભો કરે ભાઈ ભાદનથી નાણું લઈ ગયા હતા. ભાદન શું હોય તમે લઈ ગયા સીધો માણસ ભલો આદમી પછી મને સમજાયું આ તો છેવટે કાળું જ કર્યું. ઉઠતું પેલા લોકો ને મૂળ ગયા કે ને તો છત્રી ગયો મને એટલે ઉઠતો ઘરાક ના દલાલ ને આપ્યું એના કરતા ઘરાક ને સીધું આપ્યું સારું સારું હજુ ને એટલે આ બધું સમજાયું પછી પાછું. એટલે પછી ત્યાં આગળ છે 5-6 વર્ષે પેલી પેરી કાપી પડવા મળી. હા પછી બીજું શું થાય ત્યાં પેઢીમાં કે દર મહિને છે તે 1-2 પેઢી કાચી પડી ગયેલી ભાઈ તે કાચી પડે એના પૈસા આપણે જતા રહે. એટલે મેં અમારા ભાગીદાર ને કોન્ચેલાને કહ્યું આ વાણિયા લોકો જોડે આપણે મેળ પડશે નહીં કહ્યું કારણ કે અત્યારે ઉભા કરી દે છે બીજા લોકો આપણને ઉભા કરશે પણ આપણે તો કે છે કે નાદારી થઈને આયા જ કે છે એટલે આપણું કામ નહીં આ લોકો આપણને બટ્ટો લાગે તે પણ આખું ગામ આપણને ખાઈ જશે. શું કહ્યું? અને હમણાં તો બીજું કહ્યું નહીં વાણિયા બેન શું શું ભાગે છે બધા. એટલે મેં કહ્યું આપણે કરીશું હવે અધવત આવ્યા છે ચાલુ રાખો કયું પૈસા જાય તેની ચિંતા રાખી પણ હજી છૂટવાની તૈયારી કરો. કાળા બધા નો કેટલા બાધા રાખેલી આ જાય તો મારી ઘેર શાંતિ હતી તેનું બધું આવું મારી આવી મારે 12-5 રૂપિયા વધે 1000 વધે એટલું મારો કંટાળો ધંધો ચાલ્યા કરે અને ખર્ચ નીકળે પછી હવે સારી રીતે જાવ ખર્ચ નીકળે બીજું પછી શું જોઈએ આપણે તેને બધા આપ્યો પણ શું આવી ગયા રાત દાડું હું ના આવે તમારા માણસ રાત દાડું હું ના એટલે પછી અમારા ભાગીદાર પાસે ગયા છેલ્લે વખતે મને કહે છે એક ફરી કઈ ધંધો ચાલુ થાય એવો છે ને તમાકુનો લાખ ખાય એવો છે તમાકુ મંગાવી દઈએ કે છે સર મેં એમને કાગળ લખ્યો મને કહે છે 14,000 ફક્ત મોકલો આવે છેલ્લા છેલ્લા મૂકી દે મારી પણ સામાન્ય ખલાસ થયા પછી મને કહે છે 15,000 રૂપિયા મોકલશે ચાલશે તમે અમારી પણ હાથ ઉપર હતું એ 14,000 મોકલી આપે કાગળ લખ્યો કે આ એમને શું લખેલું કે આપણે જે રકમ મોકલશે એના ત્યાં ઘણા પૈસા થઈને આવશે આપણે શું એટલે આપણે સારું થઈ જઈશ આવે. એટલે મેં શું લખ્યું કે આ પૈસા હું 14,000 મોકલું છું એ જતી રહે જતા રહે તો પણ તમે નિરાંતે શાંતિપૂર્વક ઘેર પાછા કરો. જતા રહે તેની ઉભા ના કરતો ખાતી લાગે પાછું મેળવાનું પડ્યું આપણે આપણે હતા આવ્યા છે ફરીએ છીએ તો આવે છે રાતે જતું રહે બધું શું રે ભાઈ જતા રહ્યા પછી આવે સંતેદાર જ્ઞાન નહીં થયેલું નહી એટલે ઉપાધિ ખરી મનમાં થયા કરે ચિંતા થાય ઉપાધિ થાય. એટલે પછી અમારે ભાગીદાર લખ્યું કે પૈસા જતા રહે તો વાંધો રાખશો નહીં પણ તમે વહેલી તકે વહેલા પાછા આવો. એમને એમ લાગ્યું કે આવું કેમ લખતા હશે કે સારું છે સારા કામમાં તો ઉતરે એને સારું લખવું છે શું. અને પછી એ અવરું પડવા મળ્યું નહી એટલે વાત સાચી લાગી એમને પછી કાગળ આવ્યો કે આ પૈસા તો તમે ના કહ્યું હતું કે પછી આમાં કરવા જેવું નહીં તો આ પૈસા મારે ખાતે જ લખી નાખો કે છે મારી જ ભૂલ છે તો આવું કોઈ બીજા ભાગીદાર ના બોલશો બીજો ભાગીદાર તૈયાર છે આવું ખાતે ના આવે કાંઈ બધું હું નફો આવ્યો તો હું લે નફા જોડી દઉં એ નફો તો લે જોડું એવું ના બોલાય શું કહ્યું અને તમારે મારે જુદાઈ નથી મેં તો એમની છોડીએ પણ એટલી તથા એ કહી દીધેલું કે છોડીયાનો ખર્ચો અડધો ખર્ચ બહાર આવે શું કહ્યું માલ ના હોય ત્યારે આપડી જ છે ને બધું. છોકરાએ છોકરાને પેલું થયેલ આવડે આવડે બરોબર ને, અને રાખે ને છોકરા તરીકે ને બાપ તરીકે દયા છે ટેડું દે. હવે એટલે પછી રૂપિયા ગયા તારે એમને શાંતિ થઈ મને શાંતિ થઈ. પછી તોય ચોરીઓ તો ચાલુ છે મારતો. તેની ચોરીઓ ત્યાં તો સિમેન્ટ કાઢી દીધી. સરકારનો કાયદો એવો, સરકારનો કાયદો એવો, 20 છરી નાખો ને એને તો અમે હોળ નાખીએ 4 કાઢી દઈએ. શું કરીએ તાકાલે ચાર તેડા શું ભાવ? 5 રૂપિયા. 5 રૂપિયા ભાવ તેડા. તે 4 ના 5 5 20 રૂપિયા આવે તે બસ 10 પેલા નાખીએ ને 10 અમે લઈએ. આ મોટો અમારું પહેરો સામાન. તે પછી હા એ બહુ ચોરીઓ કર્યો. તારા મારા ભાગીદાર એકદમ પૂછ્યું 1951 માં મેં કહું બેંકમાં હમણાં કેટલી રકમ છે કેમ બહુ જરૂર છે કે છે ને મારે જાણવું છે. મને મેથી વિચાર આવ્યો કે તપાસ તો કરો સારું સર્વે તો કરો કેટલી રકમ છે. 5000 રૂપિયા છે. 1-1.5 લાખ નહીં. અને આખી જિંદગી ચોરીઓ કરી ગયું કે આમ બધું કે તો તમે જાણો છો વાપરી ગયું તે. આપણી પાસે કશું રહ્યું ને ચોરીઓ હોય ના રહી બહુ નફો ના રહ્યો પછી ચાલી ખરેખર ચાલ્યું. પહેલું વાર 2 વાર બંધ કરી પડી અને પછી તો લોકો નામ છાપ પડી ગઈ કે આ કંપની આ જોવા જેવું જ નહીં. આપડે ના કહીએ કે સિમેન્ટ ઓછું આપડે તો નહીં કાયદેસર જ આપે. અને કર્મો માં છૂટ્યા નહીં તો ચોરીઓ કરી કરીને હાથમાં કશું રહે જ નહીં અને ભીખ ની વલ્લી ચીકે ચડે નહી. કઈ સુધી આ દુખાય સારું પાછું જો એક્સટેન્શન આવતા હોય તો બીજું બીજું હાથ પાસ જવાનું અને પાછી આ નારિયેળ હાથે હુતા હુતા જવાનું આરામ કરતા કરતા. આ લોકો એટલા હારા છે ઉભા ઉભા નહીં લઈ જતા બિહારી નહીં લઈ જતા એટલા કુવારી નહીં લઈ જાય એટલા હારા છે નહીં ચાર નારિયેળ હાથે. તે નારિયેળ એ છે મેં એક તો વેપારી પૂછ્યું મેં કહ્યું નારિયેળ તો બધા મેં જૂના થઈ જાય ત્યારે શું કરો છો બહુ જૂના થઈ જાય તારે કે તે ઘરાક હોય. મેં કહ્યું એનો કોણ ઘરાક થાય ત્યાં કાં મરી જાય ને છોકરા શું કે પાણી ના હોય એવું આપજો અમારે સસ્તું આલો. આવું બાપની પાસે આવું નારિયેલ લેશે હા એટલે અમારે બધું વપરાઈ જવાનું કે આ પૂંજારી લેશે તો દરેક ચીજ વપરી જાય. જો ભાઈ હા ઉકવા નારિયેલ થી ભાઈ ગયા ઉતા ઉતા અને પાપો બાંધી ગયા શું થયું અને આવતા બહુ ભટેક ભટેક કરવું પડે. જતીરા વિચાર તો થોડો ના કરવો પડે. કોકની છોડી હોય આપડે જોવાય કેમ કે આપડી છોડી જોઈએ આપણે સારું લાગે કાયદો શું કરે આપડી હા લાવ પદ્ધત કરે એવું છે પસ્તાવો આપણે છૂટ્યા શું પણ પસ્તાવો ના થાય એને દુકાન ચાલુ જ ના. લોકો જે આ બધી જાહેરાતો કરીને વધારે લોકો જાહેરાત કરીને વધારે પૈસા ઘરાકી ઉત્પન્ન કરે છે. ઘરાકી બધી કંપની વાળા જાહેરાત બહુ કરે છે અને જાહેરાત થી વધારે પચાસ કરે છે અને ઘરાકી વધે છે લોકોને. તે લોકો ઉદીણા કરતા છે. ઉદીણા નહીં કરતા એમને પૂર્વભર નો કર્મો દેવા છે કે જાહેરાત વધારે કરવાના છે. જાહેરાત વધારે કરે તો એને વધારે મળે ખરું અને આપડે જાહેરાત ઓછી થાય તો ઓછું મળે એ નિયમ રાખવો. શું કહ્યું તો સમજ ને આ કા છે એક કાળ એવો હતો જાહેરાત કરે ત્યારે માલ ના લે, એ માલ માં કઈ બગાડ હોવો જોઈએ, અને અત્યારે જાહેરાત કરે એનું માલ લે, ના જાહેર કરતા એને લખડી પડે. એટલે મારી પાસે કોઈ માલ જ નતો વેચાતો, કારણ હું કહું નહીં કોઈને, એને કે મારે મફત માં આપી દેવો પડે, કોઈ વખત લીધો હોય કોઈ ભાઈ તો મફત માં આપી દેવો પડે, સમજો ને. એટલે જાહેરાત તો જોઈએ ને, જાહેરાત તો જોઈએ, ધંધો કરવો એટલે જાહેરાત તો જોઈએ. હા કાલ વિચિત્ર છે એટલે આ જો જાહેર જગત આપણે સંતોષ કરે તો જાહેરાત કરવાની જરૂર નથી. કોઈ વખત જાણતા હોય ને, એક વખત કોઈ વખત એક પેઢી ખુલ્લી છે એવી કોઈ જાહેરાત થઈ ગઈ હોય, એક વખત પેઢી ખુલ્લી છે એવી જાહેરાત થઈ ગઈ હોય, પછી જાહેરાત જરૂર ખરી. એક વખત શું થયું છે, પેઢી ખુલ્લી મૂકી હોય, કારખાનું ફેક્ટરી ખુલ્લી મૂકી હોય, એની જાહેરાત એક વખત થઈ ગઈ હોય કે અહીંયા ફેક્ટરી છે એ માલ બને છે, આ પછી ફરી ઘડી ગઈ જાહેરાત કરવાની જરૂર ખરી. એવું છે ને, જાહેરાત એટલે શું, આપણા લોકો જાહેરાત જ વાંચતા છે. આ લાઈવ ક્યાં મળતો હશે, આ કાગળ ક્યાં મળતો હશે, એને કાગળ લખે કે તમે શું ભાવ લો છો. એટલે આ લોકોને પછી પેલું મૂળ નામ રહ્યું નથી, મૂળ તમારે ઘણા કઈ એટલા રે, બાકી નવા પહે નહીં. માટે આપણે આમથી એક કોક ફેરો, રોજ રોજ નહીં ને કોક ફેરો. ના હું બીજું પૂછવા માંગુ છું, એટલે આપણા જે ઉદયમાં જે લક્ષ્મી આવતી હોય આપણા જીવન પર્યંત, જ્યાં સુધી આપણું આયુષ છે, જ્યાં સુધી આપણું આયુષ હોય ત્યાં સુધી આ ધંધો આપણે કરતા હોઈએ બરોબર, પણ એ ધંધો ત્યાં સુધીમાં જે લક્ષ્મી આવવાની હોય અને આ ધંધો ચાલુ છે તો એ પ્રમાણે આયા ના કરે. હા પણ એ હિસાબ છે, પણ હિસાબમાં જો શંકા પડે તો આપણે એવું કરવું પડે. શંકા જ ના હોય, શંકા જ ના હોય કે આ દુકાન ખુલ્લી છે, કોઈ જાહેરાત થઈ ગઈ છે, શંકા પડે માટે પૂછે, નહીં તો પૂછે જ નહીં. અને શંકા હોય તો આપણે કરી લેવું, સમજો ને. હા એમાં કઈ ફેરફાર કર્યો થાય એવું નથી, ફેરફાર કરવા માંગે નઈ તો આ બધું થાય. આ મકાન ઉપર દરિયા બરિયા ના રે, અને આ ત્રણ માં ના હતા છે, તેવી માં ના લોકો બધા થઈ નાખે છે, એવું કશું બને નહીં. સમજ ને, પતરું ના બદલાય, ભાઈ વરસાદ પડતો હોય તો આ દોઢો નું વિજ્ઞાન જમીન ભાઈ તો ના બદલાય. જોયેલું નહીં જોયું છે તમે, આટલી ઉંમર પર બધા અનુભવ તો જોયા છે બધા, ઉમર થાય શું ના જોયેલું. ક્યાં કરતું હોય નવા માણસ નું શું થાય છે, નવા છોકરો મોટી મનો થયો હોય તે છે ના લાવે, બાપ દાદા જોઈ લાવે, પણ એના મનમાં આ જાહેરાત માંથી તારા મનમાં કે છે આ લાવો. અત્યારે જાહેરાત ઉપર છે આ એટલે પેલો બોલતો હતો ને, અત્યારે કે છે તમે નલાયક છો, નલાયક જાહેરાત કરી કરી ગયો, નલાયક થઈ જાય બરોબર. આલોચના પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એની જરા સમજૂતી આપો, જરા આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એની સમજૂતી આપો. તમારે કઈ ગુનો થઈ ગયો હોય તો તમે મને કહો એટલે આલોચના કહેવાય. તમે મને કહો, જાહેર કરો મારી પાસે કે મારાથી આવો દોષ થઈ ગયો છે, એનું નામ જ આલોચના. આપને યાદ કરીને કહીએ, આ પ્રત્યક્ષ ન હોય, આપને યાદ કરીને કહીએ તો ચાલે, દિલ ખુલ્લું કરીને કહી દઈએ એ આલોચના. એટલે આપની હાજરી ન હોય, આપની આપ પ્રત્યક્ષ ના હોય પરંતુ આપણે યાદ કરીને કહી દઈએ આ તો થાય, ચાલે, ફોટા પાસે કરો તો ચાલે, ચાલે. એ અંદરમાં આલોચના, આલોચના. અને પછી પ્રતિગમણ એટલે શું, કે આખો દડો પ્રમાણ તો કર્યા કરીએ છીએ આપણે, પ્રમાણ એટલે વાતો ચીતો કરીએ, બધું આમ હરીએ ભરીએ કહીએ, સમજો ને. પણ એક અતિક્રમણ નથી કહેવાતું, અતિક્રમણ કોણ કે કઈ નવી જાતમાં બોલે એટલે બધા કે બધા નૃત્ય નહીં એ બધું નથી ગમે. અગર તો મનમાં કોકના માટે ખરાબ ચિંતન કરવું તે બધું અતિક્રમણ, કોકના માટે ખરાબ વિચારો કરવા સચિંતન ખરાબ કરવું એ બધું અતિક્રમણ કહેવાય. તે અતિક્રમણ નો પ્રતિક્રમણ કરવા, અતિક્રમણ થયું એટલે આપણે કહેવાનું કે પ્રતિક્રમણ કરવા. દાદા સાચું પ્રતિક્રમણ કઈ રીતે થાય? સાચું પ્રતિક્રમણ કઈ રીતે થાય? ખરાબ ક્રોધ થયો ને બહુ દુઃખ થયું તેનું હું માફી માંગુ છું, ક્ષમા માંગો, ક્ષમા કરો શું કહ્યું, અને ફરી નહીં કરું એમ નામ પ્રત્યાખ્યાન, ફરી નહીં કરું એમ કેવું એમ નામ પ્રત્યાખ્યાન. પછી ફરી થાય તેને વધુ નહીં રાખવાનું, આપડે આમ કર્યા કરવાનું. કારણ કે ફળ એટલા એટલા હોય છે, જેમ ડુંગળી ના ફળ હોય છે ને, એક ફળ તો જતો પણ બીજું પડે એવું પૂરે, એટલે આપણે જોડે કોને કશી અસર નહીં થાય. ના અસર થયા કરે નહીં, આ કર્યા નું અસર સતત થાય, પણ હજારો ફળ હોય છે એવું. એટલે પેલું આપણને એમ લાગે કે આ કઈ કશું નથી, ફળ બરાબર હોય તને સમજ પડી, કેટલા ફળ હોય? બહુ જ ફળ હોય, હજારો ફળ હોય, પણ એક ફળ કર્યું રહે ફળ જાય જ. મને કરતા વાળાનો ફળ જતો રહે છે, કરતો જ ના હોય તેનું પણ વધ્યા કરે. ખરાબ વિચારો આવે, વિચારો ખરાબ આવે એ અટકાવવા માટે શું કરવું? વિચારો ખરાબ આવે એ અટકાવવા માટે અટકાવવા નહી, એ મનનો ધર્મ છે. શું છે? મનનો ધર્મ. મનનો ધર્મ સારું અગર ખરાબ જે ભાઈ ભર્યું છે એ નીકળે તને હજુ ને, તો ખાલી બંધન જ થયા કરશે મન. પણ અહંકાર વાંચે છે બુદ્ધિ, બુદ્ધિ શું કરે છે એ સ્પંદન થાય છે, વાંચે છે બુદ્ધિ, વાંચે એટલે અહંકાર લલચાય છે કે તત એકાકાર થઈ જાય, તન્મા એકાર થઈ જાય, ગમતા આવે તારે અને ના ગમતો આવે તારે જુદો રહે મૂળો અને કંટાળ્યા કરે. શું કરે? ના ગમતા આવે તારે જુદો રહે કે નહીં, અને ગમતા આવે તારે આનંદ આવે, આનંદ આવે, કૃષ્ણ ભગવાન શું કહ્યું કે તન્માયકાર છે એટલે યોનિમાં બીજ પડ્યું એટલે કર્મ બંધ થયું. નહી તો કરવાનું શું જ્ઞાન દશામાં? હા રાખો વિચાર, ખોટા વિચાર જોયા કરવાનું છે આપડે. આપડે જ્ઞાતા છીએ, શું છે મનને ગમે તે થાય, ગમે એના ખરાબ વિચાર આવે કે ઘડી પછી મરી જઈશું તો શું થશે, તો પણ એક જ્ઞેય છે ને આપડે જ્ઞાતા છીએ. શું જ્ઞેય છે આપડે જ્ઞાતા? દાદા જ્ઞાન લેનાર ને નવા કર્મો બંધાતા અટકતા હશે કે નહીં? જ્ઞાન લેનાર ને નવા કર્મો બંધાતા અટકતા હશે કે નહીં? જેને જ્ઞાન લીધું હોય. શું તમારું નામ? શું? મારું નામ રતિલાલ. રતિલાલ ભાઈ, હા હવે હું રતિલાલ છું કે હું સિદ્ધાર્થમાં છું, એમાં બે માં ખરેખર કોણ તમે? સિદ્ધાર્થમાં જ્ઞાન લીધું છે પછી તેના જે હું રતિલાલ છું એ માનતા હતા ને, અને પેલા સિદ્ધાર્થમાં ની વાત જ નથી, હું જ રતિલાલ છું, હું જ છું. આ તે અહંકાર હતો. શું છે? અને અહંકાર હોય તો હજી કર્મ બંધાય પછી ના બંધાય. એટલે સંભર રહ્યા કરે, સંભર ચાલો છે. દાદા આ મેં કર્યું, આ એવું મેં કર્યું, આ ઘર મેં બોંધ્યું, એ ભ્રાંતિય સિસ્ટમ થયો. મેં ચોર કર્યું બે વચ્ચે રાત રાત દાડો ભ્રાંતિ રસ પડ્યા કરે, એ દુઃખ છે. ભસ્મીભૂત કરીએ બાદ દિવસ એ બધું પાપો વસ્તુ થતા ઉઠે, જુદા પડ્યા પછી એક ના થાય. તારીખ 2/7/83 મહાત્મા દિનકર દેસાઈ ત્યાં આણંદ સવારે. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધ ગદ્દાણમ નમો ગદ્દાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સંવ સાહુણમ નમો લોય સંવ સાહુણમ નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સંવ સાહુણમ નમો લોય સંવ સાહુણમ નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સંવ સાહુણમ નમો લોય સંવ સાહુણમ નમો વરિયંતાણમ નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો નમો અરિયંતાણમ નમો નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સંવ સાહુણમ નમો લોય સંવ સાહુણમ આયસો પંચણ મુક્કારો આયસો પંચણ મુક્કારો સંવ પાવપણાસણો સંવ પાવપણાસણો મંગલાણં ચ સવેસી મંગલાણં ચ સવેસી પદ્મં હવૈ મંગલમ પદ્મં હવૈ મંગલમ આ પેલા પાંચ જેટલા મંત્રો છે ઉપરના અને આ જે ચાર છે એનું ફળ માટેનો શબ્દ છે કે આ શું કામ કરે છે હેલ્પ કરે છે એટલે આ પાંચ વખત બોલવાનું આ એક જ વખત બોલવાનું સમજો ને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જય સચ્ચિદાનંદ હવે આવી રીતે બોલાવો તમે એક વખત પાંચ વખત હા અને આ બધું પાંચ પાંચ વખત નિર્ભયતા ઉત્પન્ન થાય રોજમાન માં આવેલો નિભાઈ જતી રહે ત્યારે અલૌકિક પ્રાપ્તિ થયું લાગે ભગવાન ઉપરી ના લાગે ભગવાન ઉપરી છે જ નહીં ભગવાન પોતાનું સ્વરૂપ નવરાશ મળી બહુ સારું થયું બાર તો કલાક મળે તો બહુ સુંદર પુણ્ય હોય બહુ જ પ્રોટેક્શન કરવા માટે આર્થિક સ્થિતિ ને પ્રોટેક્શન કરવું બહુ મુશ્કેલ કમાવી તો અઘરી છે પણ પ્રોટેક્શન બહુ એટલી વધી કારણ કે જાય તાર ઘર આવે તારે આવો અને જાય ત્યારે આવજો એવું રાખે ને તો કશું વાંધો ના આવે પણ આવે તારે ગમે પણ જાય તારે ગમે નહીં તમે એક જ કાયદો રાખેલો આવે તારે આવો વધારે જાય તારે આવજો શું કરું કશું કશું કારણ કે આપડી બુદ્ધિ ની બહાર ની વસ્તુ બુદ્ધિ ની બહાર ની વસ્તુ નઈ જવું ના આવું ચેતી ચાલ્યા હોય તો સારું બધું શું કહ્યું પાંચ પાંચ કરોડ ના છે ને એ શું મુશ્કેલી માં આવી જાય છે મારી ભેગા થતા મને ખબર છે ને કા વિચિત્ર છે તૈયાર ખાવા તૈયાર થાય ના કહી છે રાગે પડશે તો કહી શું થાય પુણ્ય હોય ત્યાંથી વાંધો ના પુણ્ય હોય પછી હોય ના હોય કોઈ દાડો રોજ દિવાળી હોય એમ સંસાર ના કહેવાય તો દેવ ગતિ કહેવાય માણસ ગતિ જ ના કહેવાય વાતચીત સતની કરો થોડી ઘરે રામાયણ મહાભારત પૌરાણિક કથા છે કે સત્ય કથા છે? રામાયણ અને મહાભારત પૌરાણિક કથા છે કે સત્ય કથા છે? સાચી કથા. સાચી પણ એને ફેરફાર કરીને લોકોને પબ્લિક ને માફક આવે પબ્લિક ગુણ લાગે એવું ફેરફાર કર્યો. વસ્તુ બનેલી છે મહાભારત લડીઓ થયેલી છે અને રામાયણ અને રામ નું રામાયણ થયેલું છે એ વાત એ સાચી છે. ખોટી નથી અમે એક અક્ષર એ ખોટો ફક્ત આ બીજી વાતો કેટલીક ફાળ સમજણી હશે ને તેનો ભૂલ છે કે આજે સીતા છે ને તે રાવણ ની પુત્રી છે પણ લોકોને ખબર ના પડ્યા એને તો જન્મેલી મંદોદરી ને પેટે જન્મેલી આ સીધી લોકોને સમજાય બે ત્યાંથી છે તે પેટમાં આવી જયારે ગર્ભમાં આવી ત્યારે મેં ખૂબ દુઃખ થવા વેદના થવા મળી એટલે મંદોદરી એ કહ્યું કે આ ગર્ભમાં જે જીવ આવ્યો છે બહુ ત્રાસ આપે છે એટલે જોશીઓને બોલાય જ્યોતિષીઓને એટલે શું છે કે ત્યાં તો તમારું પૂરો બહુ વેર છે કે ભારે માટે આ તો તમારું ખેદાર મેદાન કરી નાખશે કે એટલે પછી ત્યાં આગળ રાવણ હુકમ કર્યો જીવતા ને હાથે ખરાબ કે નકો જન્મતા ને હાથે જન્મતા ને હાથે ખરાબ કરવાનો ઓર્ડર કરેલો તે જન્મતા ની હાથે મંદોદરી ની ઈચ્છા કે ખરાબ કે નકો પણ જન્મ્યા પછી મંદોદરી ને પ્રેમ ઉત્પન્ન થયો રાગ ઉત્પન્ન થયો તે મંદોદરી એ પેલા ને શું કહ્યું મારનારાઓ ને કે તમે મારી ના નાખશો તમે એક એક પેટી બનાવી દો એકદમ અને પછી મેં બધી આવી રીતે વ્યવસ્થા કરી દૂધની દૂધ પીવાની વ્યવસ્થા બીજું બધું રાજધર્મ પીધાડતા હતી ને બધું પીધા જમાનો બહુ ઊંચો હતો તો આગળ કારણ કે રાવણ છે તે વિદ્યાધર કહેવાતો હતો શું સાયન્ટિસ્ટ કહેવાતો હતો એટલે પેટીમાં એને મેં મૂકીને આ ભાઈ છોકરીને દૂધની વ્યવસ્થા વ્યવસ્થા કરી અને ટોટી મડમ રાખેલી અને છે તે ત્યાં આગળ દરિયા મૂકેલી સિલો ના આગળ અરે એટલે ત્યાંથી જ લંકા લંકાથી તે ગઈ છે જગન્નાથપુરી ત્યાંથી અને ત્યાંથી જનક રાજાનો કોઈ એના રાજનો ખેડૂત છે ને તેના હાથમાં આવી એને લાવીને પહેલી તો છે તે એક જગ્યાએ ગુપ્ત સ્થળે મૂકી રાખી બહુ ના થાય એટલા માટે એક ભોયરું હતું ને ત્યાં મૂકી રાખી પછી મોટી થઈ રાજા ને ખબર પડી એટલે રાજા બધા લોકોએ અરજીઓ કરી હતી રાજા એને લઈ ગયા ને પાલક પુત્રી કહેવાય અને જમીન માં નીકળી એટલે ભોયરા માં હતી શું એટલે પાલક પુત્રી તે લઈ ગયા પછી આ બધી હિસ્ટ્રી બની તે બધી પછી વાત બધી સાચી આમાં કશું ખોટું નથી આ તો એટલા માટે લોકો સાદર જીવન જીવન જીવે એટલા માટે આ ધોબીના દાખલા નીકાળેલા બધા પશુઓ બધા ને એવું કશું મહાભારતે સાચી વાત કૃષ્ણ થઈ ગયેલા કૃષ્ણના બધા આ વાતો સાચી પાંડવો થઈ ગયેલા બધું જ સાચી વાત કેમ ખોટું લાગ્યું ચમત્કાર એવા બધા બતાવે છે ને અંદર એમાં ચમત્કારો એવા બધા બતાવ્યા છે, ચમત્કારો એવા બતાવ્યા છે, ચમત્કાર તા લોકો મૂકેલા બધા. માણસ ચમત્કાર કરી શકે જ નહીં, સંડાસ જતો માણસ ચમત્કાર કરી શકે નહીં. ચમત્કાર કરતા હોત ને તો કૃષ્ણ ભગવાન આમ શું કહેતા, તીર માર્યું શું કહ્યું, વાપી દે નારાયણ જેવા કદી ચાલે ને કોઈ ને ના ચાલે. રાવણ તો કૃષ્ણ ભગવાન જેવો જ તો લોકો આ દેશ ના લોકો એને છે બાળ પૂછવાનું છે આ દેશ ના ભયંકર ગુનો કે વિદ્યાધર ને બાળે વિદ્યાર્થી નાશ થઈ જાય. અને જયારે ભગવાને લોક પૂજ્ય કહ્યો ત્યારે શું કહ્યું, લોક પૂજ્ય કૃષ્ણ જેવા. અને આપણી ચોઈસમાં તીર્થંકર છે, કૃષ્ણ તીર્થંકર છે, દેવકીજી તીર્થંકર છે, બળદેવ તીર્થંકર છે, એ ત્રણ એના ઘરનો કૃષ્ણ એના ઘરનો અને રાવણ. અને રામચંદ્રજી નું હતું 14,000 વર્ષ, લક્ષ્મણ નું 15,000. સિમંદર સ્વામી છે ને તેમની વાત પૂછે ને, આજ છે આજે ત્યાં આગળ મહાવિદ્ય ક્ષેત્ર માં છે, આજે વર્તમાન છે, તે 2.5 લાખ વર્ષ તો એને ઉંમર થઈ અને હજુ હજુ 1.5 લાખ વર્ષ છે અત્યારે છે. બુદ્ધિ જે રીતે કામ કરે, જ્યાં બુદ્ધિ પૂરી થાય ત્યાં વાતો સમજાય એવી. બુદ્ધિ તો લિમિટેડ હોય, મારા બુદ્ધિ બિલકુલ નહીં ને, બિલકુલ મારા બુદ્ધિ ના હોય, નોટ હોય ના, નોટ આ 100% મારા બુદ્ધિ હોય, બુદ્ધિ ના હોય, બુદ્ધિ તો લિમિટ વાળી, આટલે થી આટલા સુધી થાય અને એથી વધે ત્યારે બુદ્ધ થઈ જાય. શું થઈ જાય, બહુ બુદ્ધિ વધી જાય ને, અને ગ્રહ ભર્યા તો બુદ્ધ કહેવાય. બુદ્ધિ બુદ્ધિ ના, બુદ્ધિ એટલે ઇન્ડિરેક્ટ પ્રકાશ અને જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ. તમને ડિરેક્ટ પ્રકાશ થાય, બુદ્ધિ અહંકારી જ્ઞાન ને બુદ્ધિ કહેવાય અને નિરહંકારી જ્ઞાન ને જ્ઞાન કહેવાય. જે જ્ઞાન ને અહંકાર નથી તે જ્ઞાન કહેવાય. પ્રશ્ન હારો પૂછો, બીજો પૂછાવે તે વાત સાચી. એ અલંકારી પાછા છે, દસ માતા વી હાથ ને બધું વધારે હોય નઈ, બે હાથ બધું અહંકારિક અલંકાર એટલે શક્તિ છે, શક્તિ ના પ્રમાણ થી પેલો રાવણ શાસ્ત્ર વેતા નવ ગ્રહ નો સ્વામી થઈને બેઠેલો, કોઈ ગ્રહ નડે નહી. અશોકભાઈ એવું પૂછે છે કે લગ્ન વખતે કુંડળીઓ જોઈ છે કે મંગળ નડે છે, મંગળ ને મંગળ જ મળવા જોઈએ, એ બધી સાચી વાત? મંગળ વાળો સ્ત્રી હોય છે, મંગળ વાળો જ જોઈએ, એ સાચી વાત? એવું છે ને, એ પ્રમાણે જો હાથી ના વાત માનીએ લોકો રેમ પડી જાય, જો રેમ પડે એમ ભલી વાર ના આવે, એના કરતા આપડે જેમ ચાલતું હોય કચ્યું ગાડું તેમ ચાલવા દેવું. બાકી આમાં બહુ મુદ્દો નથી આ બધી, હાવ ખોટું એ નહીં ખોટું. શું કહે પણ આપડે હા રગડ્યું ગાડું જેમ ચાલે બધા કે છે ભાઈ હા નથી મળતું આવે છે તો હા સાહેબ. બાકી જે વધારે પડતું લોકો દબાણ કરે છે કે આ વગર નહીં ચાલે તે પૈસા પડાવવા માટે વિધિ કરાવીને પૈસા પડાવવા. ગ્રહો મનુષ્ય જીવન પર અસર તો કરે કે નહીં? ગ્રહો મનુષ્ય જીવન પર અસર તો કરે કે નહીં? ગ્રહો તો ગ્રહો સારું છે, ગ્રહો કઈ બિચારા લોકો ગાળો દેવા છે, ગ્રહો એટલે તો એને કઈ લેવા દેવાની. ગ્રહો એટલે શું? હા પોલીસ વાળા છે આપડે જતા નામ દે, કોઈ હરી કરે કોઈ ને આડું ગો પાછું કરે તો નામ દે. એવું ગ્રહો ના હાથમાં જે સત્તાઓ છે તેમ ઉધો થતો ચાલતો હોય તેને આપે. શું કહ્યું? સતત ચાલના ને વધારે શું કરવા? ગ્રહો એટલે સત્તા છે એટલે ગ્રહ દશા નડે ને. હા પણ નરેન ને પણ ગ્રહ દશા પોતે ગુનો કર્યો હોય ને તો ગ્રહ દશા એટલે ગુના ની ગુના ગુના થી પકડેલ એના છે તે વાળ નીકળેલો તે ગ્રહ તો એ તો ખાલી એમને સહી ખાલી સહી હોય છે. બીજી કશું ગ્રહો આપડે અંદર બેઠા છે એવા જ અંદર બેઠેલા છે તે અંદર અંદર બરોબર નવ ગ્રહો બેઠેલા છે. એ ગ્રહો ને હોય તો નડ્યા કરે. તમે કયા ગ્રહ બેઠેલા છે? આ શનિ નો લડતો હોય ને કોઈ અઠે ચડ્યો હોય, કોઈ અઠે ચડ્યો હોય ને તો આપડે શનિ નડે છે ને બિચાર. અઠા ગ્રહ એ શનિ નો ગ્રહ નડે. અઠે ચડેલો કોઈ જોયેલું તમે?